શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ ચોથો અધ્યાય 85 ગરુડ પુરાણની વિષય સૂચિ અને પુરાણના પાઠ શ્રવણ અને દાનનું મહાત્મય. બ્રહ્માજી કહે છે, હે મરીચિ, સાંભળો, હવે હું મંગલમય ગરુડ પુરાણનું વર્ણન કરું છું. ગરુડના પૂછવાથી ગરુડાસન ભગવાન વિષ્ણુએ તેમને તાક્ષર્ય કલ્પની કથા સાથે સંલગ્ન 19,000 શ્લોકોનું ગરુડ પુરાણ સંભળાવ્યું હતું. એમાં પ્રથમ પુરાણનો આરંભ કરવા માટે પ્રશ્ન કરવામાં આવ્યો છે, પછી સંક્ષેપમાં સૃષ્ટિનું વર્ણન છે, ત્યાર પછી સૂર્ય વગેરેના પૂજનની વિધિ, દીક્ષાવિધિ, શ્રાદ્ધ પૂજા, નવવ્યૂહ પૂજાની વિધિ, વૈષ્ણવ પંજર, યોગાધ્યાય, વિષ્ણુ સહસ્ત્ર નામ કીર્તન, વિષ્ણુ ધ્યાન, સૂર્યપૂજા, મૃત્યુંજય પૂજા, માળા મંત્ર, શિવાર્ચા, ગોપાલ પૂજા, ત્રૈલોક્ય મોહન, શ્રીધર પૂજા, વિષ્ણુ અર્ચના, પંચતત્વોની અર્ચના, ચક્રની અર્ચના, દેવપૂજા, ન્યાસ વગેરે, સંધ્યોપાસન, દુર્ગા અર્ચના, દેવ અર્ચના, મહેશ્વર પૂજા, પવિત્રારોપણ પૂજન, મૂર્તિ ધ્યાન, વાસ્તુમાન, પ્રાસાદ, ભવન લક્ષણ, સર્વદેવ પ્રતિષ્ઠા, અલગ એટલે કે પૃથક પૂજાવિધિ, અષ્ટાંગ યોગ, દાન ધર્મ, પ્રાયશ્ચિત વિધિ અને નરકોનું વર્ણન, સૂર્યવ્યૂહ, જ્યોતિષ, સામુદ્રિક શાસ્ત્ર, સ્વરજ્ઞાન, નૂતન રત્ન પરીક્ષા, તીર્થ મહાત્મય, ગાયનું ઉત્તમ મહાત્મય, અલગ અલગ વિભાગવાર મન્વંતરનું વર્ણન, પિત્રોનું પાખ્યાન, વર્ણધર્મ, દ્રવ્ય શુદ્ધિ, સમર્પણ, શ્રાદ્ધ કર્મ, વિનાયક પૂજા, ગ્રહયજ્ઞ, આશ્રમ, જન્મસૂતક, પ્રેતશુદ્ધિ, નીતિશાસ્ત્ર, વ્રતકથા, સૂર્યવંશ, સોમવશ, શ્રીહરિની અવતાર કથા, રામાયણ, હરિવંશ, ભારત તાખ્યાન, આયુર્વેદ નિદાન, ચિકિત્સા, દ્રવ્ય ગુણ નિરૂપણ, રોગનાશક, વિષ્ણુ કવચ, ગરુડ કવચ, ત્રેપુર મંત્ર, પ્રશ્ન ચૂડામણી, અશ્વાયુ, વેદ કીર્તન, ઔષધિના નામોનું વર્ણન, વ્યાકરણની ચર્ચા, છંદશાસ્ત્ર, સદાચાર, સ્નાનવિધિ, તર્પણ, બલિવૈશ્વદેવ, સંધ્યા, પાવર્ણ કર્મ, નિત્ય શ્રાદ્ધ, સપિંડન, ધર્મસાર, પાપોનું પ્રાયશ્ચિત, પ્રતિસંક્રમ એટલે પડછાયો, યુગધર્મ, કર્મફળ, યોગશાસ્ત્ર, વિષ્ણુ ભક્તિ, શ્રીહરિને નમસ્કાર કરવાનું ફળ, વિષ્ણુ મહિમા, નૃસિંહ સ્ત્રોત્ર, જ્ઞાનામૃત, ગૃહાષ્ટક સ્ત્રોત્ર, વિષ્ણુવર્ચન સ્ત્રોત્ર, વેદાંત અને સાંખ્યનો સિદ્ધાંત, બ્રહ્મજ્ઞાન, આત્માનંદ, ગીતાસાર તથા ફળનું વર્ણન, આ બધા વિષયોનું વર્ણન ગરુડ પુરાણના પૂર્વખંડમાં છે. આ પુરાણના ઉત્તરખંડમાં સૌ પ્રથમ પ્રેતકલ્પનું વર્ણન છે, હે મરીચિ. તેમાં ગરુડના પૂછવાથી ભગવાન વિષ્ણુએ પ્રથમ ધર્મના મહત્વને પ્રગટ કર્યું છે, જે યોગીઓની ઉત્તમ ગતિનું કારણ છે. પછી દાન વગેરેનું ફળ તથા ઔર્ધ્વદેહિક કર્મનું નિરૂપણ કર્યું છે. ત્યાર પછી યમલોકના માર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે. આ જ પ્રસંગમાં 16 શ્રાદ્ધના ફળને સૂચિત કરનારા વૃતાંતનું વર્ણન છે. યમલોકના માર્ગમાં માર્ગથી છૂટવાનો ઉપાય અને ધર્મરાજના વૈભવનું કથન છે. ત્યાર પછી પ્રેતની પીડાઓનું વર્ણન, પ્રેત ચિહ્ન નિરૂપણ, પ્રેત ચરિત્ર વર્ણન તથા પ્રેતત્વ પ્રાપ્તિના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી પ્રેતકૃત્યનો વિચાર, સપિંડીકરણનું કથન, પ્રેત તત્વથી મુક્ત થવાનું કથન, મોક્ષ સાધક દાન, આવશ્યક અને ઉત્તમ દાન, પ્રેતને સુખ આપનારા કાર્યોનું વર્ણન, શારીરિક નિર્દેશ, યમલોકનું વર્ણન, મૃત્યુ પાછળના કર્મનું નિરૂપણ, મધ્ય ષોડશ શ્રાદ્ધ, સ્વર્ગ પ્રાપ્તિ કરાવનારા કર્તવ્યનું વર્ણન, સૂતકની દિવસ સંખ્યા, નારાયણ બલિકર્મ, વૃષોત્સર્ગનું મહાત્મય, નિષિદ્ધ કર્મનો ત્યાગ, દુર્મૃત્યુના અવસર પર કરવામાં આવતા કર્મનું વર્ણન, મનુષ્યના કર્મનું ફળ, વિષ્ણુનું ધ્યાન અને મોક્ષ માટેના કર્તવ્ય કર્તવ્યનો વિચાર, સ્વર્ગ પ્રાપ્તિ માટે વિહિત કર્મનું વર્ણન, સ્વર્ગના સુખનું નિરૂપણ, ભૂલોકનું વર્ણન, નીચેના 7 લોકનું વર્ણન, ઉપરના 5 લોકનું વર્ણન, બ્રહ્માંડની સ્થિતિનું નિરૂપણ, બ્રહ્માંડના અનેક ચરિત્ર, બ્રહ્મ અને જીવનું નિરૂપણ, આત્યંતિક પ્રલયનું વર્ણન તથા ફળશ્રુતિનું નિરૂપણ, આ જ ગરુડ નામ પુરાણ છે, જે પઠન અને શ્રવણ કરવાથી વક્તા અને શ્રોતાના પાપોનું શમન કરીને તેમને ભોગ અને મોક્ષ આપે છે. જે આ પુરાણને લખીને 2 સોનાની હંસ પ્રતિમાઓ સાથે વિષુવયોગમાં બ્રાહ્મણને દાન આપે છે તે સ્વર્ગલોકમાં જાય છે. અધ્યાય 85 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।